પછી બીજી બાજુ ખરાબ દેખાય ને, એટલે પેલા જોડે ઝઘડો થાય. શું થાય? સરસ હવે ને, કારણ કે માની બેઠા છું હું જ છું. આ હું છું એ ખોટું નથી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છીએ જ આપણે, રિયલ વ્યૂ પોઈન્ટ રિયલી સ્પીકિંગ આપણે નથી. આ જગતમાં ધર્મ શીખવાડવામાં આવે છે ને, એ બધો લૌકિક ધર્મ છે. લૌકિક ચાલુ લૌકિક ધર્મમાં આવે ત્યાર પછી અલૌકિક ધર્મને સમજવાને માટે પાત્ર થાય. શું થાય ને? બાકી આ ધર્મ બધા ચાલે છે તો લૌકિક છે. શું છે? એનું ફળ થશે, સંસાર ફળ મળે, એનો આવતા બહુ સારી જગ્યા મળે, જમીન મોટર મળે, ગાડીઓ મળે, તો સર્વ દુઃખોથી મુક્તિ ના થાય. સર્વ દુઃખોનો અભાવ હોવો જોઈએ. દરેક જીવ સુખને જ ખોળે છે. તેને ખોળે છે જીવ માત્ર. દુઃખ દુઃખ ગમતું જ નહીં કોઈ જીવ. અને સુખ પાછું કેવું જોઈએ? એની પછી ક્યારે દુઃખ ના આવે એવું જોઈએ. અક્ષય સુખ જોઈએ. અક્ષય સુખ, અને પોતે માની બેઠું છું. મણિભી સુખ, મણિભી જે પોતે વિનાશી, તેમાં અક્ષય કેવી રીતે પ્રાપ્ત થાય? પોતે સનાતન ત્યારે સનાતન સુખ ઉત્પન્ન થાય. પોતે વિનાશી, રોંગ બિલીફ છે. આ હું મણિભી છું એ રોંગ બિલીફ છે. આનો ધણી છું રોંગ બિલીફ, આનો બાપ છું એ રોંગ બિલીફ. તો એ રોંગ બિલીફ જાણી પૂરું ફ્રેક્ચર કરી આપે, રાઈટ બિલીફ કરી આપે. રાઈટ બિલીફ, રાઈટ બિલીફ બેસાડી પડે ને બહેર પડે. આ રોંગ બિલીફ થી જગત ઉભું થઈ ગયું. તમે પોતે જ પરમાત્મા છો, પણ બહાર જ નથી ત્યાં આગળ. હું જ મણિભી છું, મણિભી છું, મણિભી છું. મણિભી તો નામ પાડ્યું છે. અગર તે પોતાને ખબર ના હોય, પોતાની સંમતિ ના લીધી હોય, સંમતિ લઈને કરતા છે નામ પાડતા. નામ પાડે તારે એની સંમતિ છે. જે નામ આપે છે માની લે પાસે, પોતે માની લે કરે. અરે મને હોય કે તક ના, હું એ જ મને આ બધા જ કે છે. સાઈકલ ઇફેક્ટ થઈ જાય છે, એવી ઘાડ ઇફેક્ટ થઈ જાય છે કે મને બેભાન પણ રહે છે માણસ. પછી ઉઘાડી માંથી ઊંઘ્યા કરે, ઉઘાડી માંથી ઊંઘતા જોયા પેલે જઈ ના કોઈ ને. આ બધા આખું જગત જ એવું ઉઘાડી રહી, ઉઘાડી નાખે એટલે શું? પોતાનું હિતાહિત નું ભાન વગરનું જગત. હિતાહિત એટલે હિતાહિત પરલોકમાં મારું શું થશે એનું હિતનું ભાન જ નથી. બસ છોકરા જેમ આવે તેમ છોકરે જ રાખે, જેમ આવે તેમ છોકરે જ રાખે. બે ભાન પડે શું જવાબદારી જેવી કશું કર. અને કરતા માણસ પોતાની જાત મેં કર્યું. આગળ તમે મારી વિશે શું કરેલું અત્યાર સુધી? બિઝનેસ ધંધો કરે છે. હા, પણ તમે કર્યું ખરું ને? કમાય કમાય કે શું કમાય? પછી ખોટ જાય ને તો ભગવાન નામ દે. ગ્રહો રાશિ છે નહીં તો મારા ઘરે છોકરાની વહુ આવી છે બોર બગીચ કે છે. શું કે? પછી બહનું કાઢે કોર્ટ જાય તારે, કાઢે ના કાઢે કે ના કાઢે? કાઢે છે, રોજ જોઈએ છે. ઠીક છે, એ તો કાઢે છે, રોજ જોઈએ છે કે છે. હા, જુઓ છે તમારી તો હરી પોતે કમાયો કે એ ગરવા રસ્તે ખાય. શું કરે? ગરવા રસ્તે આખાની બહુ એને ટેસ્ટ પડી ગયેલો હોય. અને જયારે કોર્ટ જાય ને તારે તારો ફંસાતી બેસી જઈને હું શું કરું? ભગવાન રોક્યા છે, ગ્રહો રોક્યા છે. તને એ બહાર કેમ કરે બેસ ને અહીંયા? એટલે આ જોવાની વસ્તુ છે, બાકી ગાળ દેવાની વસ્તુ છે જોવા જઈએ. પણ આ વાંખે ના દેખાય, આંખ તો સાંભળાય નહીં વાંખે. એ જે દિવ્ય ચક્ષુ થી દિવ્ય ચક્ષુ એને આપેલા છે, એના જ જોવા જેવી વસ્તુ ના હોય. આ જગતમાં જોવા જેવી વસ્તુ ના હોય તો વસ્તુ શું ગટરમાં નાખી દેવાની ને? એને કરવાની છે. જે જોવા જેવી ના હોય ને એને ગટરમાં નાખી દેવાની. જોતા ને ગમે નહીં ત્યાં શું કરવાની? નાખી દેવાની. ભગવાન જોઈ શકાય તો ભગવાન ને મોક્ષ વચ્ચે શું તફાવત? ભગવાન જોઈ શકાતા હોય તો પછી ભગવાન અને મોક્ષ વચ્ચે તફાવત શું? કશે તફાવત નથી, કોઈ જાત નહીં તફાવત. જોવું તમારે તમારી ભાષામાં સમજો, જોવાની જે વસ્તુ છે ને તે તમે તમારી ભાષામાં સમજો. તમે આગળ વાંચતી આ બધું દેખાય છે, એવું દેખાતું છે, આ વસ્તુ દેખાય છે ને, એટલે બધી ભ્રાંતિ છે. શું છે ખરું? દિવ્ય ચક્ષુ શું દેખાય? ચલું શું કહ્યું કે આ ભગવાન ને આ ભગવાન નહીં? શું કહ્યું? બે ભાગ જુદા દેખાય છે. અમૂર્ત છે. શું છે? એટલે વાંક થી રૂપી વસ્તુ થી દેખાય નહી, અરૂપી થી દેખાય. અરૂપી દર્શન થી દેખાય. કેવું? અરૂપી દર્શન. હા, અરૂપી જ્ઞાન થી જણાય અને અરૂપી તારે તે ઓળખાય. ભગવાન રૂપી નથી, તમે પોતે જ ભગવાન છો, પણ ભાન નથી. તેથી જો ને આનો ધણી થયું, આ છોકરાનો બાબો થયું, જો બધા આરોપ આરોપ આરોપ આરોપ કલ્પનાઓ બધી કરી છે. તમે કઈ થયા છો? નહીં થયા? લાખો વાર થયા ને હવે થવાનું શું બાકી રહ્યું? બાકી નહીં રહ્યું. આનું આજ ઘટમાળ કરી, આનું આજ ઘટમાળ કરી, બાકી જ રહ્યું. બાકી એ જ રહ્યું છે, જે સમજવાનું છે એ જ બાકી રહી. ચિંતા થાય છે, મારી થી ગમે છે, ચિંતા થી દુઃખ થાય એટલે ના ગમે. મારું કહેવાનું પોતાનું સ્વરૂપ નથી આ દુઃખી, પોતાનું સ્વરૂપ નથી આ દુઃખ. ભૂલા ભૂલા પડ્યા છીએ. શું થયું? એ દુઃખ નું કારણ પોતાના રસ્તામાં અંદર સુખ જ છે. શું કહ્યું? ભૂલા પડેલા રસ્તે તમને કાઢી નાખીએ. અનંત અનંત કાળ થી ભટક ભટક કરે છે જીવો, અનંત કાળ થી. તારે કોક ફરવા આવું પ્રકાશ રૂપી જ્ઞાની પુરુષ થી કરતી જાય, તારે છુટકારો કરાવડાવે. કેવું? અરે તને ચિંતા કોઈ દાડ નહીં થઈ? કેટલા વર્ષથી? 4 વર્ષ. સમજુ છે ને? તને થઈ છે ને? વર્લ્ડ માં એક માણસ એવો ના હોય જેને ચિંતા ના થતી હોય. બાવો બાવરી બધાને કોક દાડો તો થતી હોય. બાવા નહીં થાય, ઇન્કમટેક્સ ના હોય, સેલ ટેક્સ ના હોય, ભાડું ના હોય, દાડું ના હોય, તોય કોઈ થાય. શિષ્ય જોડે માથાકૂટ થઈ જાય તો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? ચિંતા ન થવી એનું ભાન હોવું એ ચિંતાનો બીજું રૂપ નથી. ચિંતા ન થવી એનું ભાન હોવું, ચિંતા ન થવી એનું ભાન હોય તે બીજી ચિંતા નથી? ચિંતાનું રૂપ નથી? ના, ચિંતા તો ઇગોઇઝમ છે. ખાલી ઇગોઇઝમ શું છે? ભગવાન થી જુદા પડી પોતાના સ્વરૂપ થી, પોતાના સ્વરૂપ. અને તે ઇગોઇઝમ હું ચલાવનાર છું. શું કે છે? આ સંદાસ જવાની શક્તિ નહીં, હું ચલાવું છું. ઇગોઇઝમ છે ચિંતા. એ મોટર માં જવું છે. રસુલાબાદ? રસુલાબાદ મોટર માં જવું છે. રસુલાબાદ જાય છે? રસુલાબાદ ના રહું છું. બધા લોકો ના સમજ પડ્યા. બ્રહ્મભટ્ટ ને બધા આવે, બ્રહ્મ ક્ષત્રિયો આવે, બ્રહ્મભટ્ટ આવે. સમજાવવું પડે ને, આમાં શું કહીએ છીએ સમજવું પડે ને. આ બીજા તો ગજું જ નહીં ને. આ તો છેલ્લા સ્ટેશન ની વાત છે. કેવી છે? લાસ્ટ સ્ટેશન ની વાત. તમે રસીલાબાદ કહ્યું ને એટલે સમજી ગયો. તમારે તો પેલા હવે બ્રહ્મભટ્ટ ને બ્રહ્મભટ્ટો છોકરો હું ગયેલો છું. છોકરો બહુ વર્ષ 30-40 વર્ષ કપાળ ઉપર લખ્યું હોય 2 વર્ષ ચાલે એવી, અને 3 વર્ષ સાહેબ ના પીવાય. અને આપડા લોકો તો રામચંદ્રજી ને કેટલા વર્ષ થયા? લાખો લાખો વર્ષ થઈ ગયા. ના એ તો બધા નહીં થયા, 15-17 હજાર વર્ષ થયા. અને રામચંદ્રજી ને કાળ કર્યો, ખબર પડી ને, એ પોતાની 14,000 વર્ષ ની તો એમને આવી શકું. એટલે આમ તો જન્મ થયા 30-30 હજાર વર્ષ થયા. હવે રામચંદ્રજી નો કોઈ કોઈ ભગવાન ને 5,000 વર્ષ નું હોય છે મુદત, કોઈ ની 4,500 વર્ષ ની હોય છે. તો મુદત ગયા પછી કામ કરે ખરું? ના કરે નહીં, જેવું જોયું ફળ ના આપે નઈ. તમે હું કરી ગયા તમે? હા, આ દવા દવામાં જેમ હોય છે એવું અમે ખરું નહીં. હા, તમે સમજાય તમે? હા, પછી લોકો જૂની દવા પીવે તો કોઈ ના ના કહેવાય, વાત તો સમજવી પડશે ને. આજ બોલતા બોલતા જજો. હા, સરપ્લસ ટાઈમ મળે છે ને, સાંભળે ને, તો માટે મને ઉતરે ઉતરે જરા કઠણ માટી છે, મોડું ઉતરશે, જરા વાર લાગશે. પણ ભીજા છે ને તીકડે વાર નહીં લાગે, માટે અસર ના થાય તેની ચિંતા ના કરશું. તમને ગમે છે ને, ગમે છે બે હોતી રાતે, ના ગમે તાર ઉપાય નહીં. બાકી અસર ના થાય તેને ગભરાશે ને, અસર થાય તો બહુ રૂઢ થઈ ગયેલું હોય ને, તો પછી એવું ઘણો કાળ લાગે જરા. પણ આપણે તો ઘણો કાળ લાગે એવું નથી. આપણે તો આ પાણી જેવું છે કે તરત ગમે તે પથ્થર ને ઓગાળી નાખે એવું પાણી, કારણ કે આ તો નિર્વિકલ્પ પાણી છે. કેવું છે? નિર્વિકલ્પ પાણી છે. કેવું? તમને ગમે છે, ગમે એટલે બે હો. તમને એવું ગમે છે? ભગવાન ની વાત સત્સંગ કોને ના ગમે? ભગવાન ના ગમે ભાઈ, ભગવાન ની વાત સત્સંગ કોને ના ગમે? તમને દીકરા હતા પેલા ગયા તે રસલાબાદ? અહી ક્યારે ઝડો રમ છો? હું તો નડિયાદ રહું છું. કોને સંભળાય છે? તદ્દન ખોટી વસ્તુ નથી. જબાઈ સસરા ને ભજવતો હોય તો સસરો મોં પાડે એ ખોટી વસ્તુ નથી, પણ વાસ્તવિક નથી. તેવું કોઈક પછી આમ ખોટું નથી તો વાસ્તવિક છે, ના વાસ્તવિક નથી, રિલેટિવ છે. કેવું છે? ઘડી પછી એનું નામ નિશા દેવાનું નથી, પછી બીજું નવું જ ઉત્પન્ન થશે. શું થયું? છતાં અસર વાળું છે. શું છે? જે અસર વાળું હોય તેને ખોટું તો નથી કહેવાય ને, અસર થાય ને કે ના થાય? હા, એને ખોટું કેમ કરી કહેવાય? આજે કરતા પદ નો જે આરોપ છે ને, કે આપણે કરતા જ નથી હોતા, પણ આ એ ભાન નથી આવતું. તમે હવાથી હજી તમારે તમે શું કરી શકો એમ છો એ મને કહો. તમે અત્યાર સુધી ઘરની વાત છે, સવારથી માણસ ને 24 કલાકમાં જે ક્રિયા છે ને એનું બીજે દાડે એનું પછી એનું એમ ચાલ્યા જ કરે છે. પણ એક દાડો શું તમે કામ કરી શકો? બિઝનેસ ઘરના ધંધા પાણી. શું કે છે? બિઝનેસ ઘરના ધંધા પાણી. એમ તો ધંધા પાણી પછી કોઈ દાડો ખોટ આવે ખરી? એમાં આવે તો તમે કરતા ખોટ ના આવે નહીં. તમે ખાતા પીતા હોય ને તો રોગ ના થાય. શું કહે? તમે સુઈ જતા હોય ને તમે ઉઠતા હોય તો તમે ઉઠતા ઉવા એનું કે આપડે કઈ ભાઈ કેમ તમે આજ મોડું આવું દેખાય છે? ઉજાગરો થયો. અરે ભાઈ ઉજાગરો કેમ થયો? તમે સુઈ ગયા તા ને તો પણ હું ના આવી. અરે ભાઈ તમે હું ના આવે પછી તમને હું કેમ ના આવે છે? ઊંઘ ના આવે એવું ખરું? પોતાની સત્તામાં નથી, સંડા જ અને સત્તા નથી, માની બેઠો છે મનમાં કે આ બધું હું કરું છું. શું કહ્યું? આ બીજી સત્તા કામ કરી રહી છે ને, આપણે એમ માનીએ, આપણે આરોપણ કરીએ કે અમે અહીંયા કર્યું. સમજે ને? ઘણા પર આપણે ધારેલું થતું નથી એવું તમને નહીં બન્યું? તો થાય છે, ધારેલું થાય છે તે ખોટું છે, અને ધારેલું નથી થતું તે વાત ખોટી. બીજી બીજી શક્તિ ની અસર છે. શું છે? આપડા લોકો પ્રારંભ ને પુરસાદ ને માનો? તમે પ્રારંભ ને પુરસાદ ને માનો છો? માનવું પડે, માનવું પડે, માનવું પડે. એમ કેટલા ભાગ ને પ્રારંભ કહો છો? હું તો કઈ કહી શકાય નહીં. એવું શું કહી શકાય એમ કેટલા ભાગને, એવું શું કહી શકાય કે આપ કેટલા ભાગને. ઘણી વખત ઘણું કામ કરવા છે તો નિષ્ફળ થઈ જાય, ઘણી વખત સામાન્ય કામમાં ઘણો લાભ થઈ જાય. પુરસાદ છે ને કહો છો સમજવાની બધી વાતો છે બધી, એને એને યથાખ્યાત સમજાયું નથી. શું યથાખ્યાત આવી ગયું ને તો બધું વાત ઉકેલ આવે, નહી તો આ તો ઉકેલ જ ના આવે ને. માટે પ્રાયોજન પુરસાદ નો ભેદ બહુ બહુ ઊંડો છે, એ નથી સમજાયો મારી બધા. સ્ત્રીને પહેણવા જાય છે ને, સર ભાઈ ને શું કહે છે, આમ ફરો છે આમ ફરો છે, તે પુરસાદ કરે છે નઈ. અને પછી મહીથી જયારે ઝઘડ્યું ઝઘડાવાય નીકળી ત્યાં કઈ મારા પ્રયાસ ના ખેલ કે મહી ઝઘડાવાય નીકળે ના નીકળે. અને તીકડે ખબર ના હોય કે આ થઈ ટૂંકો છે તે પછી ખબર પડે આ ટૂંકો તાર તે મને દેખાડો કેમ નહીં તીકડે. તમે તો આમ ફરવાનું કહેતા ફરવાનું કહેતા હાથ નતા જોતા, અરે એમ જોવું ઉડાવ્યું કે જાડી છે પાથરી છે ટીંગણી છે કે ઊંચી છે. ભેંસ જોવા નીકળ્યા હોય શું કહ્યું, આ ભેંસો છે આ ભેંસો છે. પુરુષો નો કહો અને સ્ત્રીઓ વિચારી નખત નહી, સ્ત્રીઓ ને અખત તો તારે એમને એવું કર્યું હતું. હો જણ 150 જણ રાજા ઉભા રાખે ને પછી પાસ કરે, એક ઘનચક્કર જો પાસ થયો થયો એટલે બધા ઉડાડી દીધા. શું કહ્યું, સ્ત્રીઓ એ કરવા બાકી નહીં રાખ્યું. 150 જણ ઉભા રાખે કેટલા, અને બધા રાજા જહાજ એને મારી પર નાખે ગેટ થઈને એને કઈ લાગી નહીં રાખે. આ પુરુષ છોડે નઈ ને, વરમાં સ્વયંવર સ્ત્રી નો વખત આવ્યો તારે એવું ના, અમનો વખત આવ્યો તો આ કે આમ ફર કે છે આમ ફર તો પછી દરેક દિવસ રીતે કહી જાય તું ભેસ છે કે શું છે આપણે આવું અપમાન કેમ કરાય, ઘોર અપમાન કરાય. સ્ત્રી જાતિ તો દેવી છે, ભલે આપણે આપણને તે ત્યાં સ્વયંવર મૂર્ત બનાવ્યા હોય પણ આપણે એને ના બનાવી શકીએ. શું કહ્યું, આપણે એટલું તો એટલું મહત્વ હોવું જોઈએ ને પુરુષ તરીકે, આપણું નોબિલિટી એટલી હોવી જોઈએ. જોને જાણવા માટે તો આટલું ભાડું ખર્ચ્યું છે, હોરી થઈ 7-8-10 રૂપિયા ભાડું થાય, જુદું છે ને આ જુદું છે. ચાલ બોલો નુકસાન આવે તો લાગે ભૂલ કરી છે, નુકસાન ના આવે તો લાગે ભૂલ કરી છે, નુકસાન આવે તો લાગે ભૂલ કરી છે. તારે ખબર પડે નઈ, પણ ન્યાય કરનારું કોણ, ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ, ન્યાય કરે ન્યાય કરનાર માણસ દેખાડે કે આ તારી ભૂલ છે તો સમજાય તો કબૂલ કરે, કબૂલ ના કરે ભૂલ કોઈ કબૂલ કરે નહીં આ દુનિયામાં. અને જો સમજણ પાડે તો કબૂલ કરે. એટલે તમે પોતે જ છો, તમે પોતે જ આરોપી છો, તમે પોતે વકીલ છો, બોલા કે કેટલી ભૂલો બહાર નીકળે, તમે પોતા જજ અને પોતે વકીલ પોતે આરોપી, કેટલી ભૂલો નો સ્ટેટમેન્ટ આપી દે. એટલી ભૂલો છે બધી, પોતે જજ ને પોતે વકીલ ને પોતે આરોપી એવી રીતે ભૂલ્યો. આ ભૂલો જાય ને તો પોતાનું ભગવાન પદ પ્રાપ્ત થાય એવું છે. આ ભૂલો ને લઈને જીવ પદ છે, અને ભૂલો જાય શિવ પદ થાય પ્રાપ્ત. શું કહ્યું, ભૂલો ને દેખાતી નથી, જજ કે છે કે આ ભૂલ કહેવાય તારો હવે વકીલ. ભૂલ નો ભંડાર, ભૂલ નો ભંડાર પછી એટલે જીવડું થઈ જાય ને પછી, નહી તો પોતે શિવ જીવ શિવ નો ભેદ કેમ લાગે છે ને, કઈક ભૂલો માં છે. શું છે આ ભૂલ ભાગે તો ઉકેલ આવે. કોઈ ઉપરી કોઈ છે નહીં, ભગવાન નામનું જીવડું કોઈ ઉપરી, તમારો ઉપરી કોઈ છે નહીં, તમારો ઉપરી તમે પોતે જ છો. અને કોઈએ તમને બોજા નથી, કોઈ તમારા હરી કરે એમ છે નહીં. આ જગતનો નિયમ એવો છે કે કોઈ પણ જીવ બીજા કોઈને કિંચિત માત્ર પણ દખલ કરી શકે નહીં. સમજે ને, તમારે દખલનો પરિણામ છે. શું છે આ તમે જો દખલ કરવાનું બંધ કરી દો, કોઈ દખલ કરી શકે નહીં તમને. એવું આ જગત છે. તમને લોકોની દખલ ગમત કરી, લોકોની દખલ ગમત કરી, પણ એ દખલ તમારા પરિણામ છે. શું છે, જે લોકો દખલ કરે છે ને એ બધા તમારા જ પરિણામ છે. માટે જો તમારો તમારી દખલ બંધ થઈ જશે, બધે જગત બંધ થઈ જશે. મારી દખલ મારી બંધ થઈ ગઈ ને, મને કોઈ દખલ કરતું નથી. માટે એનો હું અનુભવ પૂર્વક કહું છું. માટે દખલ સમજણ ને, અને કોઈ ઉપરી છે નહીં, કોઈ બાપો ઉપરી નથી, તમે જ છો સાથી. પણ તમને ત્યાં કે ભૂલો અને બ્લન્ડર્સ, તમારા પોતાના બ્લન્ડર્સને લઈને આ તમે જીવ રૂપે રહ્યા છો, અને બીજું ભૂલો લઈને. તો બ્લન્ડર્સ હું તમને તોડી આલીશ, બ્લન્ડર્સ તમારે છૂટે નહીં. પછી ભૂલો તો તમે તમે જ નિકાલ કરી નાખો, સમજ પડે ને. બ્લન્ડર્સ હું તમને તોડી આપીશ. પછી તમને ભૂલો રોજ દેખાશે, તમારી પોતાની જ ભૂલો દેખાય. કારણ કે ખરા જજ યથાર્થ જજ બેસી ગયા. ભૂલો દેખાય છે, રોજ દેખાય છે, સતાની હાથે ભૂલ દેખાય. અને પછી શૂટ ઓન સાઈટ ભૂલ દેખાય, અને શૂટ ઓન કરવું છે, નહીં તો ભૂલો પછી ભૂલો ઘટે જ નહીં. તમારે ગમે કોઈ ભૂલ કબૂલ કરે ખરા, હા કોલ ના કરજો. અક્કલ ના કોથળા 2004 ના આવે, ક્રોધ માન માયા લોકો નબળી છે કે જબરી છે? સફળતા મળે તો જબરાઈ, સફળતા મળે તો નબળાઈ. સફળતા મળે ક્રોધ માન લોભ માયા પર તો જબરાઈ, અને ના મળે તો નબળાઈ. ના મળે નબળાઈ, નબળાઈ નબળાઈ. ક્રોધ માન માયા લોભ પર સફળતા ના મળે તો નબળાઈ, સફળ ના મળે. સફળ થાય તો જબરાઈ થઈ તો લાગે એવું. એમ એના પર ટેકડે આમ ધરું છે ખરો. આમ આફ્ટર બીજું તો ખરા, આટલી બધી નબળી છે, નબળી માની બેઠો છે. એ જે ક્રોધમાન માયા લોભ એટલે શું, કે પોતાની પાસે જે કઈ સિલક છે એને આપી. શું કઈ એટલે તે વખતે એમ લાગે કે હો આ મારું માન્યું, તો અરે હું સિલક આપીને મારે કઈ વખત નથી માન્યું. શું ખબર પડી ને, ક્રોધમાન માયા લોભ એ નિર્બળતા છે. એ જેનું ગયું નહિ તે પરમાત્મા થયો. શું થયું? પરમાત્મા. હા, એને ગારો પાડી હતો, ક્રોધ ના થાય. આમ કરે લોકો તમારા ગામમાં શું થાય, શું થાય, ઝઘડો થઈ જાય ને પછી. ઝઘડો આ શું છે, નિર્બળતા નથી એટલે. નિર્બળતા એટલે શું શું તમે ઘરે અનંત અવતાર કૂતરો થયો, બલાડો થયો, ભેંસ થઈ ગયો, શું કર્યા કરશે. શું કહ્યું? પણ ભ્રાંતિ બોલે બધું. હું બોલું છું, મારે કહેવાય નહીં, નહીં તો તારી તારી લઈ આવે. શું કહ્યું? કારણ કે ભાન નથી ને, ભાન નથી ને, રહસ્ય ભાન નથી ને આ જગતનું. રહસ્ય ભાન નથી એટલે બધું ગમે તે કરે. એટલે અમારે કહેવું કે તમે બહુ મોટા માણસ, એવું તેવું કહીને પટાવી દેવા પડે. શું કરવું પડે? હા, કૂતરું બચબચ કરતું હોય તો આમ આમ કરવું પડે. કૂતરા કૂતરાને પંપાળવું ના પડે ત્યાંથી, નહીં ગળી ખાય તો એ મોટા માણસો એ જ કહેવાય, જેને અણ સંભાન નથી અણ સંભાન એ મોટા માણસો. શું કહ્યું? એને હાથેવા પડે. અને જેને ભાન હોય તેને શું હાથેવા પડે? જે જાગ્રત ને શું હાથેવા પડે? એટલે તમે જજ ને, તમે વકીલ ને, તમે આરોપી. એ લોકો ને તો એવું જ છે ને, જીવ પદ માં રહ્યો છે. અને જયારે સાચો જજ થાય છે ત્યારે જીવ પદ માં, ત્યારે જીવ જીવ નો ભેદ તેને સમજાઈ જાય છે. તમારે ભેદ ને જોડવાની ઈચ્છા ખરી કે? સારી વાત સમજવાની ઈચ્છા હોય કોને નહીં? સારી વાત સમજવાની ઈચ્છા કોને ના હોય? ના ભાઈ, બધા ફસાયા હોય નઈ. શું કહ્યું? આ દાવડીઓ દારૂ પીધો હોય ને તેટલા પરથી કહે, અરે હું તો આખી દુનિયા નો રાજા છું, એવું બોલે. પણ જ્યાં કુતરા પાસે ત્યાં એવો ને એવો થઈ જાય, તેવા લોકો પૈસા ને લઈને પૂરતી મૂર્છા થઈ ગયા હોય તો જરાક મૂર્છા ઘટી, કોઈ વળ્યા છે તો ઉતરી જાય. સત્સંગમાં આજે આવજો. સરનામું આપ્યું તમે? જરૂર. દહી તો આવી રહ્યા છે ને તમારા દીકરા તો તૂટી જાય ને? ના તૂટી જાય કંપની વાળા તૂટે બધા તૂટી જાય ને? ચલો હાથે આવું મારે ગોળીબારે હાથે હાથે મારું રાજ છે. દીક્ષા દે અને મૈયા પિંગલા, તીકડે દીક્ષા દે અને મૈયા પિંગલા એવું બોલે ને. તીકડે જોનારા છે તે એના નાટક ના જોનારા નાસી ગયા તો હજુ આવ્યા નથી 40 વર્ષથી 50 વર્ષ. અને એમને એને પૂછ્યું હોત કે ભાઈ તને બહુ દુઃખ થતું છે, ના ના હું તો લક્ષ્મીચંદ છું, આ મારો પાઠ ભજવવાનો હતો. એ લક્ષ્મીચંદ ભૂલે ખરો? એ ના ભૂલે ને. લક્ષ્મીચંદ ભૂલે ના ભૂલે. નાટક બચ્યું છે ને તારે? કમ્પ્લીટ નાટક એ નાટક બચ્યું છે. એ નાટક જ છે આ, ફક્ત ભાન ભૂલ્યા. શું થયું? નાટક કરવાનું છે. સસરા કોઈ કે તમારા સસરા ટકા, આપડે કે હા હું તારો સસરો. પણ નાટક ના કેવું, નાટક ના અંદર ખાને જાણું છે હું કોણ છું. આપડે સમજ માં આવી ગયું બરોબર છે ને? વિજય છે ને, નાટક જ છે ને જગત. આ ઇચ્છા થયેલું નાટક છે, કોઈ ગોઠવ્યું નથી. અને રિહર્સલ થઈ ગયેલું છે. શું છે? નહીં તો પછી અત્યારે રિહર્સલ કરવું પડે. રિહર્સલ થઈ ગયેલું છે એટલે અત્યારે એને ખબર છે કે મારે આવું જ ગમે છે. કારણ કે જે પાઠ એને માગ્યો છે તે જ પાઠ આપ્યો છે. ફરી આવું ગુમા પડે છે. જે પાઠ માગ્યો છે તે જ એને આપ્યો છે. જે ગામમાં શિહરી ગામમાં કઈ ગમતું છે એમને, આ ખબર માગેલું ગમતું છે. આ બધું જે નાટક મળેલું છે બધાના પોતાના સહી પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે નું છે. આ બધું છતાં અત્યારે ફરી જાય છે. મારે આવું કેમ, કાંઈ કોકડું જોયે છે ને પેલા ને આવું છું, મારે આવું છે. તે બુદ્ધિ એમને ભરાય રહેશે. પછી પોતાને ગમતી જ વસ્તુ એક્ઝેક્ટ તો ડાયવર્સે બધે નક્કી કરીને આવ્યો તેથી થાય છે. તો નવું નથી થતું, બધું નાટકનું છે. પણ ડાયવર્સ, પણ આ તો સાચો ડાયવર્સ. મેં ડાયવર્સ લીધા કે તમને નાટક જેવું આટલી ઉંમર ખુદ નહીં લાગેલું કશું? નાટક જ છે. તો નાટક જ છે. પણ હું કોણ છું એ ભૂલી ગયો છે. ભર્તુહરી બોલે, પણ હું કોણ છું? ભર્તુહરી તો જાણતો હોય અંદર કે લક્ષ્મીચંદ છું. તમે મારી પણ નાટક ભજવાયા, તમે કોણ છો એ જાણતા નથી નહી? હા, એટલે નહીં તો નાટક કહેવાય જ નહીં ને. નાટક તો હું કોણ છું એવું જાણે અંદર કાને. તું તો શું કરું, તું કોણ છું એવું જાણે ને નિરંતર. તો એ જાણવાની જરૂર છે. બધું સેલ્ફ નું રિયલાઈઝ. ગ્રેજ્યુએટ થયેલા કેમ? નહીં. હે, તમારા ગામડામાં તો ભણેલ ભણતર ના હોય બહુ નહીં? અને એ બાજુ કોલેજો બોલેજો નહીં? કોલેજ છે પાટણમાં. પાટણ માં, પાટણ કોલેજ પાટણ માં છે પાસે, પાટણ સુધી આવવું પડે. પાટણ એ તો ભાઈ તો ભાઈ લેશે ને એ સાદર કરા, પાટણ નજીક છે. પાટણ પણ બે નો સુમેળ લીધો હોય તો બઉ ઊંચી વસ્તુ, બે નો સુમેળ કોઈ ફરજ આવી જાય, બે નો સુમેળ જામે ખરો નઈ બે સાહેબ, જામે નઈ પછી બઉ સરસ કામ કરે. ગણતર નો પક્ષ આ, ભણતર નો પક્ષ આ, બે પક્ષ બે જુદા હોય છે. ગણતર ને ભણતર બંને ને પક્ષ ને સ્વીકારે, તારા ગણતર નહી બહુ, ભણતર ખરું, ગણતર ખરું. અને આ તો આટલી મારું બહુ ગણતર વાળા બઉ પાકા, ખેતી જવા તો 1,00,000 માણસ મોકલજો, 1,00,000 માણસ પાછા પડે, તું તો મૂકે ના મરે. લોભ હોય તેમાં ખેતી જાય, લોભ્ય માણસ ને તો ખેતો તો વાર ના લાગે, પણ સુતારા હોય તો જ ખેતી જાય. સાંજે આવો પાછા, ઓછા પૈસા નાની હોટલ માં રે. તારીખ 16/5/78 મહાત્મા બાબુભાઈ ને ત્યાં વડોદરા. તમે ચંદ્રકાંત છો એટલો જ જાણો છો તમે, અરે ઘર ચંદ્રકાંત છે બિલકુલ શુદ્ધ થઈ બધું તમારા છે, તમે તે ક્રિયા થાય ને તેનો કરતા તમે નથી હોતા, પણ આ તો શાંતિ થી મારે છે, મેં કર્યું કરે છે બીજો કો ભગવાન ને નહીં કરતા. મને એક ઘરો એવું થયું કે એકદમ એક મને ત્યાંથી પહોંચી ચિંતા થાય તો નથી પહોંચી, એટલે તરત એને અમો મને જવાબ મળ્યો કે પાર્ટનરશીપ કેટલી આ છોકરાઓ મારી ઘેર થી આ બધું ભેગું થાય બધા પાડના, અમારું કોઈ ચિંતા નહીં કરતું, હું એકલો કઈ આગળ માથે ઓળવા બેહું, એ વિચાર મને બચાય નથી ભાઈ ને. ભલે તમારી ગઈ આ બીજી 1/2 કલાક પછી આવે છે, રાહ જોવાનું બંધ આજ્ઞા ચૂકી જવાય દર્દી એવા છે કે એ હંમેશા સાચો વૈદ હોય નઈ તો એને ગુનેગાર જ બનાવે, જૂઠા ને સાચો બનાવે. આ તો જ્ઞાની પુરુષ નો મહાત્મા છે, કોઈ દિવસ ડગે નહીં. હા એ બરોબર છે, તમારે જેવા ના લાગે, અમુક બીજા બધા કાચા પડી જાય. બધું જમાનો બહુ વિચિત્ર છે ને, એ બધું બરોબર છે. અત્યારે તો આ પાકું જીભડું તમે જોયેલું કહું છું ને, આપડે આ પાકા જીભડા ને આપડે લાત મારીએ કોયડા વચ્ચે તો શું થાય? એટલે એટલે શાસ્ત્રકારો કહ્યું છે કે આ કળિયુગ નો મામલો એવો છે કે છોકરા ને હલાવશો નહીં ને તો ફાટી જશે કે છે ચીપડા ને પેટ, અને પછી ભાઈ બાપા ભાઈ બા કરવું પડશે. તેના કરતા હલાવશો જ નહીં કે શું કે ધીમે ધીમે પટાઈ પટાઈ પટાઈ પટાઈ હેડબા હલાવશો નહીં તો ફાટી જશે કે છે. પેલો હું તો આમ તો હલાવું નહીં તો ફાટી ગયેલો જોડે જોવો પડે આપડે, એના કરતા આપડે ફટાઈએ જ નહીં. શું જોડું ફાટી હતી લઈ લેવું, તમારે બધા ફાટી નહીં જતું હોય. કાકડી તૂટે પણ ફાટી ના જાય, જોડો ના બગાડે. એવું થતું આવું નહી થતું, કાકડી જેવા ખરા, ચીભડા જેવા નહી. ના પણ પેલા કાકડી જેવા હતા, અમારા વખત માં કાકડી જેવા હતા, અને આ તો પાકવા ચીભડા જેવા હતા બિચારા બધા. તો અમે હલાવીએ તૂટી જાય, તૂટી જાય. માટે અમે તો અમને જેમ જેમ કહીને પટાઈ પટાઈ કામ લેવાનું. એ મને ગાળ મળે તો હું કહું તારી વાત હાથી વાત બેસ ને થોડી વાર એમ કહીને પટાઈ પટાઈ લેવાનું. શું થાય એને આ સમજણ છે, એને ભાન નથી મારું શું થશે તે, જો મારું શું થશે એનું પરિણામ શું આવશે એનું ભાન નથી, એટલે બિચારો આવું કરે છે. પણ મને તો ખબર છે કે બિચારનું આવું થઈ રહ્યું છે હવે, અને શી દશા થશે તમે સમજો ને. એટલે આમાં બહુ જુદી રીતે કરથી કામ લેવું પડે એવું, અને આમ કરથી લઈએ છીએ કાળું ચાલે છે. મારી ભાવના એવી હતી કે કોઈ પણ જીવ મને ભેગો થાય એટલે શાંતિ થવી જોઈએ. શું થયું? એનું દુઃખ ઓછું થવું જોઈએ, ખરાબ થઈ જવું જોઈએ. શું કહ્યું? કેટલા ના ખલાસ થઈ ગયા દુઃખ, કેટલાક નો વધારો થયા છે, એમ કદું બધું ગાડું ચાલે. વધ્યું નથી દુઃખ કોઈ નહીં, વધે તો નહીં, કોઈ સંજોગોમાં ના વધે નહીં, પણ અહીં વધ્યું નથી. બીજી જગ્યાએ તો શું થાય, આપડે દસ પહેલા આપી આવ્યા હોય તે છૂટી પડે, પાછા ફરી દે આપી, એટલે ઉલટું વધે દુઃખ. શું અહીં તો આલવા કરવાનું, બીજું દુઃખ વધવાનું નહીં, એ તે કશું નહીં ને. અને બીજા તો લેવાના ને આપવા પડે. હા કે બધું મઠ પટ બધું હોય, ગાડીમાં ફરવું હોય તો જોઈએ ને. આ બેને જ્ઞાન લીધું ત્યાંથી એને મળ્યા પછી એટલો આનંદ છે. આજ વહેલી આવી કાલે રસ્તામાં મને કે છે દાદા કઈ જાણે છે કે છે, તું મને ખબર પડી ગયા છે. કોઈ તારે તને ધીરે ધીરે ખબર પડશે, તું આવે રોજ તને ખબર પડશે. એનું કામ નીકળી જશે, એનું કામ નીકળી જશે. બધી આફતો જ આવવાની છે, આ તો એમ તો સારું થઈ જશે. એક આવી ગઈ આ જગત નરી આફતો માંથી પસાર થવાનું છે. આ જેટલા 15 વર્ષ છે રજૂ, એ 15 વર એવા આફતો માંથી પસાર નિરંતર આફત. એક આજ ગઈ તો બીજી આઈ નહીં હોય, એ પાછી આપણે ભરાઈએ તો આપણે બીજી આઈ નહીં રહી હોય. એટલે આફતો બધું પસાર થવા આવે, એટલે કોણ્યો કરવા જેવું છે નહીં, રડવા જેવું નથી. હઈ તૈયાર રહીને હાજર રહેવાનું છે આપડે. શું કહ્યું? આય કે બાદ એટલી આવી હોય બધાને એવું હોય તો કોણ કોણ કરે. હા પણ આ જ્ઞાન એવું છે, એટલા માટે જો જ્ઞાન આ જ્ઞાન એવું છે કે પછી એને આફત આવે તો આફત એને હલાવી ન શકે, તો રેડી રાખે. મજબૂતી થઈ ગઈ છે ને તને લાગે ને, તો વર્ષ દાડો તું મજબૂત થાય, મજબૂત થઈ જાય. પટેલ થઈ ગયું. પટેલ છે. કયું ગામ ની બેન? એટલા માટે કુદરતી નીકળ્યો છું, નિમિત્ત છું, અને કુદરતી આમાંથી આમાં આવી ગયો કે નહીં, બધું ચિંતા બધું ગયું. શું ગયું? ચંદ્રકાંત ભાઈ તમને વાત ગમી ગમી માછલી જોડે કરી છે, મછલી સર સર એટલે વિનાશી. જો અજાણે કુંડે જગ સમંદર, આ જગત ના સમુદ્ર માં અજાણ થી મછલી ફર્યા કરે, એમ આ દેશ નો તો બોલે ને પ્રતિષ્ઠિત. ઉપર મસ્તાની કઈ છે? કઈ મસ્તાની આધારે બોલે છે? અમર અક્રમ ની મસ્તાની ના આધારે બોલે છે. હવે બોલાય નહી કે મસ્તાની કઈ છે? તે અક્રમ ની મસ્તાની. શું વાક્ય કેવું સુંદર છે! તમે પડવા દેવા છો નહી, ઉસ્તાદ ના ઉસ્તાદ છો પાછા. ત્યારે બોલું ચીભડા નું કહ્યું ને આડો જ નહીં, એવી કે છો ચીભડા ને આડો નહીં ને મોક્ષ જવાની ઈચ્છા થાય છે? જરૂર જરૂર. તમને બંધન લાગે છે? બંધાયેલા છે એવું લાગે છે? નથી લાગતું. તો પછી મોક્ષ કરે મળે? જવાથી બંધાયેલો છે એવું ભાન થાય, બંધાયેલો છે એવું ભાન થાય, તાર છૂટા થવાની ઈચ્છા થાય ને? કેવું બંધાયેલું છે એવું ભાન થાય? આપડે પરવશ છીએ, પરવશ લાગે છે? સંસારમાં પરવશતા લાગે છે? એવું તો લાગે છે. જેના ત્યાં પરવશ પોલીસ વાળો પણ ઉપર આવે છે, તારે રે ખડેલો કે છે. બાપ ની દુનિયા હોય એવું કરે છે ને બધા? અને ઘેર સ્ત્રી શું કરે? ડફડાઈ મારે ડફડાક ના રફડા વારો આવે તારે. બધું પરવાસતા છે બધું. અને પેલું મુક્ત ભાવ, કોઈ ઉપરીત નહી. મોક્ષ એટલે મુક્ત ભાવ, જ્યાં દુઃખ જ નહી. આ દુકાન દુઃખ ગમતું નથી. શું આ સુખો તો કલ્પિત સુખ છે બધા, જે અત્યારે ભોગવો છે ને એ તો સાચો સુખ નહીં ને. સનાતન સુખ તો એનો એન્ડ જ ના આવે. સનાતન સુખ તો મને 1998 પ્રાપ્ત થયું, ત્યાર પછી એન્ડ જ નથી આવતો. દુઃખ આવે ને પછી એન્ડ સુખ થયું. એન્ડ સુખ જોઈએ છે તમારે? પછી પૂછવું જ પૂછજો. હા બધું મુંબઈ થી આવ્યા? મુંબઈ સત્સંગ માટે જ. બીજું કામ થાય પ્રોપર કીધું તું, પણ દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે આવ્યા. પણ આ તો સારી ભાવના કેમ? બધા લોકો ને કહ્યું છે, બધા રાહ જોઈને બેઠા છે તે તરીકે આવે. પણ એમને બધી પાછા ખર્ચો કરીને આવ્યા, અને ગાડી ની ભીડ કઈ જેવી તેવી એ ભાવના બહુ સારી કહેવાય. ખબર પડે ને, આ જેટલું આયા એટલું લાભ વધારે મળે. લાભ વધારે મળે કે ના મળે?